પાવર ઉતરતો જાય રોજ છે. તમે બોલે ભાઈ એ તો બોલે જ નહીં. સ્ત્રી પુત્ર ઘર ભાઈના છોકરા મારું કોઈ નથી. હું આત્મા છું, શુદ્ધ આત્મા છું, એટલું છે. સમજે ને એને જે આત્મા જાણે આ જાણવા માટે જેથી કે આત્મ ભાવના જ્ઞાન લઈ ગયા. મને કે છે પોતાનું મમત છે ને મધવા ના કોઈ સ્પીડ ઉતારે કરવા જેવું નથી. શું ધીમું કરવા જેવું નોર્મલી સ્પીડ માં. અને ભૂખ લાગી તો કેન્ટીન માં કરી લે નાસ્તો, એનો વાંધો નથી. અને કાયદે છે બંને રીતે. આ બધી હેગઈ બોલક બોલ છે સઘન બોલી માની લેતા આપડે જોઈએ વર્ગીય તેમ કોઈ કુદરત શું કરે છે. મારા બાબા વગર માં ગમતું નથી. તમે બધા દબાઈએ પછી બચું બોલ દે. વાલ ની રીત હોય, વાલ કેટલી હોય. હા વાલ ની હજ હોય ને. તમારે આવતો તો નહીં વાલ આવતો. અરે અરે શું થશે બાપ કેવા દીકરા કે ના હશે તો વાલ બધી. અરે જાતી શું થશે પછી કરવું પડે. તેથી અમને આ બહાર ના પાણી ને એક ચાલો ભરી આવ્યો તો બહુ પીપળા મળે ત્યારે ભરી જાય. કપડું લૂસી, કપડું લૂસી પછી લૂસી નાખવાનું. કપડું લૂસી ચોખ્ખું કપડું ચાલો ભરી જાય. પાંચ હાથ દસ રૂપિયા ગયા છે. થઈ જાય પાણી ક્યાં ગિરાયા. આગળનું પાણી પીધું બોલ. શું શું પીવાનું આપે. ભગવાનનું પાણી પીધું આજ ચાલો આપો. પેલા બુદ્ધિ જ તમને ના કરે. તે ઇલેક્ટ્રિક નો બલ્બ હોય ને ત્યાં જોઈએ તો આજુબાજુ છે તો પેલા હાથ રંગ દેખાય બધા. પાણી ભાઈ ને બલ્બ ની આજુબાજુ જોઈએ તો રંગ દેખાય. અરે હું આમ કેમ ટકા હવા હાથ પાણી ભાઈ તો કેમ ના દેખાય. બધી અસર જ છે ને બધી. આ લોકો ઇફેક્ટિવ મૂક્યું જ નથી. ઇફેક્ટિવ જેવી વસ્તુ નથી. દરેક ભગવાન ના નામ ના શબ્દ થી ફાયદો શું થાય? કે જાપ યજ્ઞ નો ફાયદો થાય. શું થાય? જાપ એટલે જાપ યજ્ઞ થી શું ફાયદો થાય? કે એકાગ્ર થાય. જે જગ્રતા આવી હોય તે એકાગ્ર થાય એટલે શાંતિ થાય મન, જરા મન મસ્તી આવી જાય. આ મન નું નથી, આ તો અમૃત માં બિંદુ જ પડે છે. જે બોલે ને તેનું આ નહીં તો મન આવડાવે તો છોડે નહીં, બોલ્યા પછી છોડતો નહીં. કારણ કે અમૃત નથી બિંદુ તો કેસી તમને કોઈ અનુભવ થયેલો નહી? એવું કઈ આનંદ હૃદય વધારે થાય છે? નથી થયેલો. હે, શું થયેલો? પૂતગલ જુએ છે તમને ગમતું નથી. શું કહ્યું? જાગૃતિ ઓછી નથી. જાગૃતિ ઓછી હોય તો એ મસ્તી માં આવી જાય. જાગૃતિ છે અને ખૂંચનારા આત્મા જેને ખૂંચે છે એ બાજુ નો ભાગ આત્મા છે અને આ જેને ગમે છે એ આ પૂતગળ છે. પૂતગળ એનો હિસાબ છે ને તે ચૂકતે કરાવી રહે નહીં. એક જાતિ આળસ ના ગણાય સંયોગ, કોઈ પણ સંયોગ થયો એ બધી ફાઇલ જે જાત નો સંયોગ એ ફાઇલ અને એને સંભાળ નિકાલ કરી નાખો આપડે. કારણ કે એક બાજુ પૂર્વ કર્મ ના હિસાબ ચૂકવવાનો છે અને ચૂકવતી વખતે જોયા કરવાનું છે કે ભગુભાઈ શું શું ચૂકે છે, કેવી રીતે ચૂકે છે, બધું શું કરે છે. તમે હવે જોયું ને છોકરી જોડે કઈ ગયા હોય તે આપણે જાણવું અને પછી કેવું અત્યારે શું કરવા આવું છે, આના હલવા આવશે એમ કેવું આપણે શું કહ્યું? કારણ જ્વાળ ના નડે નહીં, જ્વાળ ના નડે નહીં, જ્વાળના ને ખૂંચે બધું. આવું કેમ થાય? એવું ખૂંચતું નથી કોઈ વખત? ખૂંચે છતાં ના કરવું હોય તો થઈ જાય, એનું કારણ શું? પરિણામ છે. પરિણામ એટલે આપડે હવે પાસે નહીં થવું, નપાસે નહીં થવું, પણ પરીક્ષા આપી છે માટે નપાસ થવું કે પડશે, પાસ થવું પડશે. એમાંથી આવશે આપડે ના થવું હોય તો. એટલે પરિણામ છે, ઇફેક્ટ છે. આ ઇફેક્ટ એના ફળ આપીને જાય, કડવું કે મીઠું. રસ રોટલી કહીએ તે મીઠું ફળ આપીને જાય અને કડી દવા કરવી પીવે તો કડવું ફળ આપીને જાય. પણ એને જોવાનું ભોગવે જ છૂટકો ચાલે. ફૂક ના છડી પડે ગાળો દઈ દે તો સંભાળ નિકાલ કરવો પડે. બિહાર બી બરોબર છે કે વાત સમજાય કે? ધંધો જોયા કરવાનું. ભાઈ શું કરે છે? ધંધો ફળ ભોગ્યા કરવાનું. પૂરો કરીને ફળ ભોગ્યા કરો. ઉદય આવે તેમ જેમ ઉદય આવે તેમ જોયું. ઉદય આવે તે રાત્રે હું 3-2 વાગે ના આવે અને ઉદય આવે શું ઇન્ટરટીન કહી જાય. એમાં બીજો કઈ દખલ નથી, ઉદય ની દખલ. બને કે ના બને વહેલું મોડું થઈ જાય કે નહીં? તમારે થઈ જાય કોઈ તમારે ડિસ્ટર્બ ના થાય ને તમારે શું કોઈને છોડે નઈ અને અમે તો બહુ અમારે તો ઉભવાનું જ ના થાય હિસાબમાં જ રહીએ પાંચ મીટર હોય થોડી થોડી વખત પાંચ કલાક અડધો કલાક ચોખ્ખું મારી જાય તમારે ઊંઘનો ઉદય આવે તે તો આપણે હિસાબ છે પાસે લઈ આવે તેના માટે નહીં કરો આપણે ઊંઘમાંથી ઉઠ્યા પછી હું સુધાર્થમાં છું લક્ષ આવી જાય કેવું અને હુઈ ગયે ત્યારે લક્ષ હતું એટલે જેની આગળ પાછળ સુધાર્થમાં લક્ષ હતું તે વચ્ચે હતું તમે સમજો ને એ કઈ વચ્ચે જ હતું ને એનો તાર વચ્ચે હતો પ્રતિથી નિરંતર પ્રતિથી સાહેબ સંકેત ત્રણ અવતારમાં મોગ ચિંતા ચિંતા થાય બધા કોઈ વખત થાય ખરી પણ પછી જાગૃતિ આવે ના એ ચિંતા નથી એ સફોકેશન છે શું છે ચિંતા કરનારો હવે તમને તમારા મનની શું ખાતરી થઈ ગઈ કે તમે ખરેખર બિહારી ભાઈ છો કે શુદ્ધાત્મા છો ખરેખર શું છો શુદ્ધાત્મા હા હવે જો બિહારી ભાઈ ખરેખર હોત તો હું ચિંતા એટલે હવે જે થાય છે એ થકો કઈ ગુંગરામણ થાય છે સંજોગોના દબાણથી ચિંતા ના થાય ચિંતા તો બારી કરે નહીં અને જ્ઞાન હોવું જોતું રહે ચિંતા ના થાય આ જ્ઞાન એવું છે કે પછી અમારી પાંચ આજ્ઞા પર સમાધિ રહે નિરંતર સમાધિ રહે આ પાંચ આજ્ઞા પર નિરંતર સમાધિ ગમે ત્યાં ઉપાધિમાં પણ સમાધિ રહે લોકો ગાળ દેતા હોય ત્યાં સમાધિ રહે અને આ અમદાવાદ ગયા હતા ને તે પેલા જે નવ બસો લઈને ગયા હતા પેલું જાત્રા લઈને એવું આ ફરે અમદાવાદ ગયા તારા બધા કહે છે કે એક દાડો જાત્રા નો આપો તે રવિવાર દાડો આપ્યો છેલ્લે દાડે ચાર બસો કરી અને બસો માણસ ગયું ત્યાં આગળ મહેસાણા એ ત્રણ કલાક સુધી મંદિરમાં બેસીને મંદિર સાથે કર્યું સાહેબ એવું પૂછે છે કે બધા મોટા મોટા ઓફિસરો હોય એમનું વર્તન ઘણી વાર ખરાબ હોય છે એમનું વર્તન ઘણી વાર ખરાબ હોય છે મોટા મોટા ઓફિસરો હોય છે એ લોકોનું વર્તન ખરાબ હોય છે પરંતુ આ પુણ્યને લીધે આ લોકો બધા ઓફિસર થયેલા ને પુણ્યશાળી ખરા એટલે પુણ્ય લઈને સત્તા મળે અમારે અમારે કઈ દબડાવવાની કરવાની એ બધી સત્તા જે મળતી હોય પુણ્ય લઈને તો એ પુણ્ય દુરુપયોગ કરવો હોય તો બૈરી જોડે લડીને આવ્યો હોય અને પેલા કારખાનો દમ કાઢી નાખે કાકુને સમજી જાય કે ચાઈ કુમી જોડે લડીને આવ્યા છે ત્યાં મને વગર ગમે બરોબર ને આ બધું આવું ના ઉપકાર એ સત્તાનો સત્તાનો દુરુપયોગ કર્યો ને સત્તા જાય જે સત્તાનો તમે દુરુપયોગ કરો એ સત્તા આપણી પાસે રહે સત્તાનો સદુપયોગ કરો તો સત્તા ફરી વધે દુરુપયોગ કરે એટલે જાય કારકુન ને ખખડાવે એનો વાંધો નહીં પણ આ તો લોકો સાથે ખરાબ વર્તન કરે કારકુન ને ખખડાવે એનો વાંધો નહીં પણ લોકો સાથે ખરાબ વર્તન કરે એવું છે ને લોકો હાથે એવું છે આ ગધેડે બધેડે આપડે નામ દઈએ તો લાત મારે અને આ તો વગર નામ દઈએ લાત મારે કાલ બુદ્ધિ હોય ને બુદ્ધિ હોય એટલે નામ ના દીધું તે લાત મારે તો આપણે પ્રભાવ છે આ બધો ત્યાંથી આથી કચ્છાવર ઉપર સિનેમામાં ગાતા હતા જોયો જમાનો આ કલીનો પાપનો વિસ્તાર છે એવું ગાતા હતા શું ગાતા હતા જોયો જમાનો આ કલીનો પાપ નો વિસ્તાર છે પાપ થી જ ભરેલો આ જમાનો હા કીધા તો મારે હું જોવા ગયેલો ક્યાં એટલું બધું પાપ છે આ તો વગર ને પાપ તો હતું જ કીધા તો પાપ એટલું બધું નતું હશે 15-20% પણ એવું નથી. પ્રેમ હતો, હમામી આનંદ હતો, પણ અત્યારે પાપ બધું ભેગું થયું છે. એટલે આપણે શું થાય, આવું વગર તો અમે કરે ને તો આપણે કશું મનમાં રાખો નહીં. જોયો જમાનો કઈ શું કહ્યું, જમાનો જોયો કઈ ઉંમર થયેલી મોટા ગચ્છાધિપતિ હોય એને આવા વિચાર કેમ આવતા હશે? જ્ઞાન નહીં એટલે શું કરે ભાઈ, અકળાય નહીં છોકરો, કઈ મનને મૂકવાનું સાધન નહીં. શિષ્યો તે થોડી વાર પછી બોલબોલ ના કરતો, શિષ્યો ગોઠે નહીં એમ શું થાય. કારણ કે શિષ્યો બગાડે, ગુરુએ શિષ્યને બગાડ્યા, કોચી કોચ કરી, બહુ કોચ કરી દે શું થાય, બિલાડી એવું હવે થાય ના થાય, એ બધા શિષ્યો હમા થાય બિચારા. એટલે મહારાજ ને શાંતિ ના શું કરે પછી, મહારાજ બધા ત્યાગ કર્યો આટલો બધો, જમીન પર પડી રહેવાનું, સાદડી પર શિયાળા અંધારે વગર કપડે, પણ અજ્ઞાનતાથી એ બધું હેડ્યું, નકામું ગયું. જોઈએ કે આપણું આ જ્ઞાન એમને જે મળ્યું હોત ને, જેટલા જેટલા સાધુ મળ્યું છે આપણા, એ બધા પાટી પર છે ને, સાધુ સાધીજીઓ તમારે પાઠ લીપાવવાની. હજુ બધા બહુ સાધુ લેવા તૈયાર છે, પછી શાંતિ ને કાંઈ નહીં ઉપાડી જ નહીં. આ તો આ પહાડ પણ ઉપાડી જંપ જ ના વાત, એમાં એમનો દોષ નથી બિચારા, કાળા હોય છે. બરોબર છે કે દુકાળ પૂરો થઈ છે, દુકાળ પડશે એટલે આ બદલાવાની અણી પણ છે બધું. આ એટલે ફેરું ભૂકું છે, 20,000, 25,000, 5,000 ની વાત નહીં, પતાવવાની વાત નહીં. આપણે અહીંયા થઈ ગયો હિસાબ કે આ મારા છે, તરવા ફળ અહીંથી અંદર થી ફળ મળ્યા હતા, કાયદેસર ફળ રૂપે આવે. જેમ લાઈમાં બોલીએ તું ચોર છે બધા, તો પછી શું એમાં ફરગાડીએ કે ભાઈ એવું કે તું ચોર છે? હા એ કઈ ખરેખર ભાઈ બોલે છે, આપણું આપણું જ બોલે છે, આપણું બોલે છે. તમે શું ચોર છે બધું, આપણે નામ દીધો છે કે ભાઈ જો ના ગમતું હોય તો આપણે ફરી ગયા તું રાજા છે, તો આપણે કેમ ના ગમ રાજા, તો તે ખરું પછી હા બરોબર છે. પછી ભાઈ નો દોષ કાઢીએ તે આપણી ભૂલ છે, તું રાજા કહે એટલે રાજા કેમ ના આપણું. હા જગત ને કોઈ નઈ ખરાબ કેશો નઈ, એ તમારી પર જ આવે છે. જેમ વાર માં બોલીએ ની કે આપણી પર આવે છે, એવી રીતે આ બધું સફાઈ થઈ જાય. ઠીકાડો મારીએ છીએ ગાય વાય માં, એ તો એટલો ફોર્સ થી પાછો નથી આવતો આપનારે, પણ આ તમે જે મારો તો એટલા જ જોશ થી પાછો વાગે. પણ નિખાલસ લાગતો થાય ને, પણ નિખાલસ પણ એક બે વ્યક્તિ બેઠી હોય તો આ ભાઈ આમ છે આમ, એક બેને સાહેબ કહે છે કે બે વ્યક્તિ બેઠી હોય તો નિખાલસ પણ એ વાત તો થાય ને, કે બે વ્યક્તિ બેઠી હોય તો નિખાલસ પણ એ વાતચીત તો થાય ને, કે એની પર એટેક ના કરી શકાય, એટેક શબ્દો એટેક ના કરો, એ એટેક કરશો તો સહન કરી લેશે. ગરીબ છે તરીકે આવે, પણ એ અટેક આપણે આપણે જેનો ત્રીજી વ્યક્તિ માટે પૂછે છે, ત્રીજી વ્યક્તિ માટે પૂછે છે. બે વ્યક્તિ ત્રીજી વ્યક્તિ માટે વાત કરી શકે કે નહીં? નિખાલસ પણ નિખાલસ ત્રીજી વ્યક્તિ માટે, ત્રીજી વ્યક્તિ નથી કોઈને ચેતવવા માટે વાત કરવી પડે કે આ માણસ આવો છે, ચેતજો તમે. તે છે તે આપડે વિચાર કરી બોલવું પડે તો, કે માણસ નું એ માણસ સુધાર્થમાં, એના સુધાર્થમાં જોઈ અને સુધાર્થમાં ને કહે કે મારા આને ચેતવવા હારો બહારના ભાગની વાત કરવાની છે, માટે આપ જરા છેટા જ જો પછી વાંધો નહીં. પણ સુધાર્થમાં હાથે ના થઈ જ આરોપ થયો કહેવાય, આરોપ થયો કહેવાય. અને પછી સાચી સાચી રાયમાં ચોર થયું બોલવું, અને કાગળ પડી વાયમાં ચોર થયું બોલવું એમ કે નહીં, એવું પેલું કાગળ પડી વાય જેવું થઈ પડે. જગત માં જે કઈ પણ થઈ રહ્યું છે તે થયું એ જ ન્યાય છે. કુદરત શું કે છે, થયું એ જ ન્યાય, ન્યાય ખોલવા ના જઈશ. જો ન્યાય ખોલવા જઈશ તો વિકલ્પો વધશે, વિકલ્પો સંકલ્પ વિકલ્પ વધી અને ભટકી ભટકી ભટકી દમ નીકળી જશે તારો. અને જે થયું એવું ન્યાય માની તો નિર્વિકલ્પ થઈશ. જો થયું એ ન્યાય, એ થઈ ગયું એ ન્યાય, કુદરત નો કાયદો છે જે થયું એ ન્યાય. કુદરત હંમેશા ન્યાય માં જશે, પછી આપણી બુદ્ધિ છે તે ન્યાય નથી ઊંચી કાઢતી, અને પછી કોર્ટમાં આશરો લે છે, નહીં તો પેલા મારી એટલે આ થઈ ગયો ન્યાય કરવાનો. થઈ ગયું એ ન્યાય, ન્યાય સિવાય કશું બધું થઈ છે કે નથી. જે થઈ ગયું એ ન્યાય, થયું એ જ ન્યાય. પછી આપડે લોકો શું કરે, આને ન્યાય કેમ કહેવાય? ન્યાય ના કરી છે આ અન્યાય. એક ભાઈ છે તે બસ સ્ટેન્ડ ઉપર ઉભી હતી મુંબઈ માં, પાકણ હતી બિચારી, તે બસ સ્ટેન્ડ ઉપર ઉભી હતી. આમથી બસ આવવાની તે પેલી પેલી સાઈડ ભાઈ, ફોર્મથી આવવાની તે આ સાઈડ ભાઈ, તે આ સાઈડ વાળી બસ માં ઉભેલી. પણ પેલી સાઈડ માંથી એક બસ આવી, આખો રસ્તો ચડી ગયું ઉપર, આવરી આવરી આવરી રોંગ સાઈડ માં આવી ગઈ, અને પાછી એની પર ચડી ચડી ગઈ આ બસ સ્ટેન્ડ ઉપર, અને ભાઈ દબાઈ ગઈ. શું કહ્યું? હવે પછી પછી લોકો માર કકરાટ કરવા માંડ્યા, પેલા એને સાથે મારવા માંડ્યા. અને પછી એને કહેવા પડે, હા ભગવાન જેવું કશું રહ્યું નથી, આ બધું થઈ ગયું, ભલા ભગવાન આવું થતા રહે. એટલે હું આવું કા બોલો, આ જે મરી ગઈ તે જ ન્યાય છે. હવે પેલો જયારે પકડાશે અને જે માર ખાશે એનો ન્યાય, પછી પકડાશે તારે એ તારો ગુનો સાબિત થશે અને જેલ થશે ત્યારે એ ન્યાય. અત્યારે વનો ન્યાય તો થઈ ગયો, આ વનો હિસાબ ચૂકવાઈ ગયો, હિસાબ સિવાય ચૂકવ્યા સિવાય કશું થતું નથી. છોકરે મને, મારો છોકરો મને હોમો થઈને ગાળ કેમ પડે છે? એ હિસાબ થયો આ તો. હવે તારે હિસાબ થઈને બેસી ના રહેવું, કે આપણે છોકરાને કહે કે ભાઈ શું બગાડ્યું છે મેં તારું, ત્યાં મારી પર આવું કર્યા કરું એમ કહેવાય ખરું. પણ મનમાં એમ નહીં રાખવું કે મને મારી પર કર્યું, આ હિસાબ જ ચૂક્યો છે. શું થયું? હિસાબ વગર કશું બનતું નથી. રૂપિયા કોઈને 2000 આપ્યા અને પછી આપણે એમ લાગે આવશે આવશે આવશે, પણ 12 મહિના પછી મમ્મી એમ શંકા પહેરી કે ના રૂપિયા આવે લાગતો નથી. આપણે સમજી જવાનું રાજ ન્યાય તથા એમ તો ધક્કા ખાવાના, રાગદ્વેષ નહીં કરવાનું. એને થઈને કહેવાનું, ભાઈ આપણે કશું દેવું ના હોય તો આપણે શું કેવું, મારે 2-3 લાખ દેવું થઈ ગયું છે અને હું જોણ મારી સ્થિતિ જે કઈ 2000-5000 દીકરા એ ખાશે જે જુઠ્ઠા ની પાસે કપટ કરીને કઈ કાઢી લેવું હોય તારવાનું એમાં નુકસાન કરવું જુઠ્ઠા ની પાસે જેનો વાંધો એટલે આપડે કેવું કે હા મારે હું થપડ્યો છું મારે 2-3 લાખ થઈ બોલો ને બની એવું અત્યારે કહી દે ને હા વહેલી તકે જાઓ કે એટલે આપડે રખડી મર્યા પછી બાર વર્ગું કોર્ટ મોકલાયા કરું એ આપણા રૂપિયા થી લડે આપડી જોડે અને વકીલો ને આપડે સાહેબ સાહેબ કરવા પડે નગર કોર્ટ ના વકીલો સાહેબ કરવાના થયા 125,000 રૂપિયા ગયા સાહેબ વકીલ ને સાહેબ કરવા પડે અને કોઈક દાડ મોડું થઈ ગયું હોય વકીલ કે છે બિલકુલ નોનસેન્સ છો અત્યારે આટલું બધું 1/2 કલાક મોડું થઈ ગયું એટલે હું નોનસેન્સ છું તારે અહીં આવ્યો તમારે એ તો ટેન્સ તમારે તો આવતો વકીલ ને જગત આવું છે સમજીને બેવાનું. આપણે મુંબઈમાં એક મહાત્મા છે તે મને કાગળ લખ્યો હતો એને વાઈફ ને બધા એને છોકરા છોકરા બધા જ્ઞાન આપેલું છે અને ઉત્તર હિન્દુસ્તાન છે તે મને કાગળ લખ્યો હતો વાણિયા છે તે દાદાજી ડાયરી જોડે આજે 7 કલાક સુધી વાકી ઉતારી ગયા જ્ઞાન આપેલું છું અને પછી એને લખ્યું 7 કલાક રાખ્યું ચાલ્યું પછી 1 કલાક અમારે બેને કાય આવ્યું હતું ચાલ્યું કે એટલે ભાઈએ શરીરે આવ્યું ભાઈએ શરીરે આવ્યું તે ભાઈએ શું કર્યું એના વાળ ગળે એ પેલો ગુંગળો બચારો આ ગોદા બહાર માર કરતો હતો ને પેલો વાળ છે એટલે 2 કલાક ચાલ્યું આવું છોકરો તમે હા જતા હતા છોકરા શું કરે છે પછી કાગળ લખ્યું હતું કે 7 કલાક કાય ઉતાર્યું અરે વાકી ઉતાર્યું 1 કલાક કાય ઉતાર્યું 8-9 કલાક માં મેં હાથે ચા પીતો હતો ધન છે આપણું આ આક્રમ વિજ્ઞાન ને ધન છે પછી અમારે માફી માગી ચા પીતો હતો આ આક્રમ વિજ્ઞાન નું ફળ કે છે દાદાજી તમારું વિજ્ઞાન તો કેવું પડે એટલે દાદાજી તમારું વિજ્ઞાન તો કેવું પડે આ આક્રમ વિજ્ઞાન ને બધે પાછું પડ્યું તમે અમારી ચા પીવા બે ચા ધંધાઈ જાય પાસે તાર ગમે એટલું લડે ને તું હજી તાર જ જાય જબરે જબરા હોય ને જબરી ભેંસ જબરો પાડો ચલો લડે નબરી ભેસ નબર પાડો 12 કલાક વળી જો નહી રે જડી બે જબરે જ છતાં મને સાહેબ લખી છતાં 9 કલાક માં ચા સાથે ચા પી દી ગયા ધન છે આ આક્રમ વિજ્ઞાન ને ધન છે કે જો મન તૂટ્યું નહીં મન હંગેલું રહી મન તૂટી જાય જોવાનું ના ગમે મન તૂટ્યું નહી તો શું તૂટી ગયું તાતો તાતો રહ્યો તાતો માં તો કશું ના આ તો હે કોજી ઇન ઇફેક્ટ ઇફેક્ટ ઉપર ઇફેક્ટ આવે એટલે કોજી જીવાના થાય ઇફેક્ટ માં લઠ બાજી પુદ્દલ ની કુસ્તી કેવી બે પુદ્દલો કુસ્તી કરતા હોય ને એના જેવું કૂતરા છે માણસને શારીરિક દુઃખ કેમ આવતું હશે? શારીરિક દુઃખ આવે ને ફિઝિકલ, એ કેમ આવતું હશે? એ કયા કર્મ થી આવતું? કયા કર્મ થી? શારીરિક દુઃખ આપણે કોઈને પણ કરીએ તો એનું ફળ આપણે સારી રીતે, માનસિક દુઃખ દે માનસિક બધું આપણું જ આ રિએક્શન છે. તું બદમાશ છે તો ગાલ આય છે કે લાઈને કે તું બદમાશ છે તો શું કે આ બધું આપણો જ પ્રોજેક્શન છે. કોઈ વચ્ચે ભગવાન ની કઈ દખલ નથી એનું, તને ખબર પડી ને? જે રોગ થાય છે, તાવ આવે છે, બધા રોગ થાય છે, એ સાથી થાય છે, અસાધ્ય રોગ થાય છે. આપણે જે કર્મ કર્યા છે ને એ બે ભાગમાં વહેંચે જાય. જે પૂર્વ ભાવમાં કર્મ કર્યા છે બે ભાગમાં, કે ભાઈ આ શુભ કર્મ કર્યા એક પુણ્ય કર્મ બધા, અને આ અશુભ કર્યા દુઃખ દીધા ઉપાધ્યો કર્યો એ અશુભ, ખોટા કામ કર્યા તે પાપમાં ગયા. પુણ્ય ને પાપ લઈને આવ્યા છે. તે શરીર સારું થવું એ પુણ્ય કહેવાય, અને દુઃખ ભાઈ ભોગવું એ પાપ નું ફળ છે. છૂટકો જ નહીં બધા અત્યાર તો બધાને ભોગવું, શારીરિક વેદના હોય જ બધાને વધતી હતી. કારણ કે આ કલયુગ છે. શું છે? કયા કર્મોને લઈને અસાધ્ય રોગ થાય છે? કયા કર્મો ને લઈને અસાધ્ય રોગ થાય છે એ જાણવું છે. અસાધ્ય રોગ થાય છે કયું છે ને? કે કર્મ નો ખ્યાલ નથી, જેવું આપણે કર્યું છે ને તેનું જ આ ફળ છે. તો અસાધ્ય કર્યા છે એ લોકોનો. આપણે કઈ મારી નાખ, કોઈ વસ્તુ મારી નાખીએ છીએ કે બે હોય છે આપણને? કોઈ કોઈ બિલાડી કૂતરાનું માર્યું હોય અને મારતા મારતા મારતા મરી ગયું એટલે આપણે દયા હોય છે? એને આ ફળ આવે છે બધા. જેને મન વચન કહ્યા છે, જેને હિંસા છે નહીં, તેને આ જગતમાં કોઈ ચીજ કે ચૂજ કરી શકે નહીં. આજુબાજુ આખા રૂમમાં હાથ મૂક્યા હોય તમે એને ના રે. એને પરમાણુ એક એક હિંસક હોય, કેવું હોય? અને પેલું આપને આપને શું કે હા મારા જેવો જ છે નહી? માટે બધું આપણે હંમેશા ભાવ, મન સારું રાખવું. મન બગડી જાય તો પ્રતિકણ કરવું. કોકના માટે મન બગડી જાય છે? કારણ કે આ જગતમાં આમાં આમાં જ્ઞાનથી કરીને જોયું છે કે જીવ માત્ર નિર્દોષ છે. શું છે? કોઈ જીવ દોષિત છે જ નહીં. આ દોષ આપણા પડઘા છે. શું છે? વાય દોષિત હોય તમને કેમ લાગે? વાય દોષિત ના હોય? દોષિત છે નહીં. માટે અમથા હા કરીએ, કોઈક બે ગાળા આપી દે નહીં તો આપણે ધને કરી દેવી. એમ ના પૂછું તો મેં કજું નામ નહીં દીધું ને? અરે આ અવતારમાં ના દીધું, પણ આગળ તો આપણે તને ખબર નથી. માટે જને કહી દે ને આપી છે માટે આપી જાય. કોઈ આપવા ના આપે છે કે આપેલું હશે પેલા? કેમ ત્રણ નથી આપતો? કેમ એક નથી આપતો? કેમ કાયદેસર બે જ આપે છે? પછી આપણે કહે ને કે હજુ બે કાલો ને, હું તો મૃત માણસ છું તો આવું આપણે ના આપે. હું તો અકળા છે ચાલો આપડે ધંધો શું છે આ લોકોનો? કે બે બે આવે એટલે આપડે પાંચ આપી દઈએ એટલે ફરી એની જોડે વેપાર ચાલુ કર્યો. પાંચ નો ફરી પાછું જોખમ આવીને ઉભું રહેવાનું એટલે આ જોખમ બધા ઊભા કરવા એને પતાવી દેવું સારું. બિહાર બી તને શું લાગે? બરાબર આપડે તો કોઈ થઈ જાય. આપડે ચોપડો ચોખ્ખો થઈ ગયો ને એટલે આ મારો ચોપડો બધો ચોખ્ખો થયો ને પછી કોઈ ના બોડગેડ ના આવ્યા. આવી રીતે જ કર્યો ચોપડો ચોખ્ખો. કેવો? જે રીતે તમને દેખાડશું એ રીતે જ મેં ચોપડો. મારા મનમાં કોઈ પ્રશ્ન જ ના હોય. મારા મનમાં બિલકુલ ચોખ્ખું ક્લિયર માન થાય. કેવું હોય? સ્ત્રી સંબંધી વિચાર જ ના આવે. સ્ત્રીને હાથ અડાડી વિચાર એ સંબંધી વિચાર જ ના આવે. લક્ષ્મી સંબંધી વિચાર નહીં. સંસારનો વિચાર નહીં. તો આ એકલું જ હમાને સત્સંગ કરી શકાય એટલું. તે અમે ટેપ રેકર્ડ કહીએ છીએ. અમે નથી બોલતા. આ ઓરિજિનલ ટેપ રેકર્ડ બોલે છે એવું કહીએ. અમે જ્ઞાતા દ્રષ્ટા છીએ. આ તો વિજ્ઞાન છે. કોઈ ખરા હાથમાં આવી જાય તો કામ કરી નાખે જવાની પાછળ પડી. સાહેબ પૂછે છે કે સ્ત્રી તો લક્ષ્મી છે. સ્ત્રી તો લક્ષ્મી છે. તો પટેલ લોકો કહે છે એને ફફડા હશે મારે છે. છતાં એમને કે વધારે પૈસા હોય છે. એનું કારણ શું? તમે મારે છે અને પટેલ લોકો ને પૂરે છે એમાં પૈસા છે. લક્ષ્મી વધારે હોય છે. મારું સાથે લક્ષ્મી લેવા દેવાની. મારું અને સ્ત્રીઓ ને એટલે મારું એ તો ભયંકર પોતે ગુનો કરી રહ્યો છે. શું સ્ત્રી ને મરાય ને સ્ત્રી એટલે કીડે બાંધેલું કીડે બાંધેલી ગાય હોય તેના આમ થી મારીએ કઈ બચ જાય. બચ જાય તો મારીએ પછી આવે. એને કારણ છે કીડે બાંધેલી છે હિન્દુસ્તાન ની છે. આ વાળી ની વચ્ચે તીરે કીડે બાંધેલી નઈ વાળી ની વચ્ચે તીરે. આ સમાજ માં સમાજ ની પદ્ધતિ થી લગ્ન બરોબર પ્રમાણ જોવાની હાથે બધા હાથે પહેણેલો છે. અને પાંચે હજાર હજાર માણસ જન્યા છે. શું કરું? એટલે હવે મારું શું થશે એમ કરીને આખી જિંદગી કાળ બાજી વળે. હું ખોટી દેખો કે જેમ તેમ ઘણી વર્ષ કાઢે અને બાકી બહાર તો એટલે અમે તો આમથી મારો કેટલી બાજુ છે. બંધેલા ને મારવું એ તો એ હારા માણસ કામ છૂટા મારજે. છૂટું મારી દેજે. પાછું જતું રહેશે એ પોતાનું માથું પડી નાખે. એવું કહીએ તો ચડી લાગે એ ચડી લાગે. મોડે ના કહેવાય. મોડે ના કહેવાય. મનમાં આમ બધું છે. પણ વસ્તુ એવી છે કે જમા આ સાથે નાટક વાળા હતા ને તે વાક્ય સારું બોલતા હતા. નાટક વાળા એ કઈ સમજવા વાક્ય સમજવા જેવું વાક્ય બોલતા હતા. ઘણા વખત રમા રમાડવી સેલ છે રીફરી મહા મુશ્કેલ છે. કે શું કહ્યું? રીફરે તો હું ના કરીશ. કે શું કે છે? અને આપડા લોકો રોજ કોચ કોચ કરે પછી નીકળી જાય છે. એટલે શું થાય? બધું ભોગ દાળ ભૂલચૂક થઈ હોય તો બીજા આપડે હા એક હારી બાડી લાયા લઈએ. આપણે રાતે પણ શું કહે? વિચાર તો ખોટું કે. અરે આ આપડી દેવીઓ છે ને તે સ્ત્રીઓ જે છે તકલીફ છે ના થાય. આવું મૂર્ખ માણસ હોય તે સ્ત્રીઓને હેરાન કરે. શું આપડા લોકો તો ચોખા દે ને એટલે લડી પડતા વાર ના લાગે. શું કહ્યું? લડી પડે. અને આ વાણિયા વાણિયા તો હૃદય બે હોય. લડી જો લડી તો અમે કાલે સારું શાક નહીં બનાવે. એના કરતા આપડે પપલાય પપલાય કામ લેવાનું કે છે ને બહુ પાકા હોય. અને આપડે તો કોઈ રસ્તાના ધંધા જોડે બંધ કરી દે તો લડી પડીએ, અને એ અંદર રાખે સમજે ને અંદર, આમ પછી કોથરામાં ગાડી મારે, પણ આમ ના કરે, કીધું ના મારે. પણ એ તો ભાઈ વધારે પાપો બધા, આપડે ચોખ્ખું બધું આપણે પોતાને પડઘા પડે ને ચિંતા ઉપાધિ થાય ને પછી આવી એના કરતા. શું કરે એક વાણિયાની મારતી, કારણ શેઠાણી પી ગયેલી પેટ ને, અને બહાર જરા રોપ હતો, બહાર રોપ ઘરમાં થયું શું બને, ગાય જેવો થઈ જાય, કઈ ગયા છે એવા ગુણ તે તારો ને બેસે થાય જરા બહાર હારો પ્રભાવ, પણ ભાઈ છે ચડી વાગેલી, કારણ જેમાં તેમ કચકચ કર્યા કરે પંધાર તો, અરે છ મહિના પછી મસ્તું લાયેલું મને કઈ જતી રહી, અરે હું આવું પૂછાતું છે ભાઈ કઈ ખાઈ ગઈ અને પિયર મોકલી દીધું, કઈ જતો મસ્તું કહી ગયું, ફલાણું શું થઈ ગયું, તેલ નો ડબલ આવ્યો એકદમ ચેમ થઈ રહ્યો, તો દહી પી ગઈ તમે કહેવાય ને, બહુ કચકચ કરીએ તો શું કરે કંટાળ ના કરતા, એટલે એમ કરતા પી જાય પછી, એને એટલે પછી પચાર હું હાલો મળે રાતે ઝઘડી પડે છે નઈ ભાઈ, આ શું કર્યો પેલો કે છે તું થોડી વાર જમ કે છે મને આબરું રાખવા દે કે વહેલા વહેલા જઈને પાણી વાંચે પાણી વાંચે ઉઘાડું લોક કહે છે ને, અને પછી પેલી પેલી મારે ને તાર લોક બહાર ભેગું થઈ ગયું, કઈ કઈ છે હાલ ડખો છે આજ વળ્યા છે તે લોક, હા કોણ થઈને સંભળ્યા કરે પેલો પાકો, પેલી જયારે મારે આ બોલે છું લે લે તીજા લે લે તીજા, બહાર લોકો સમજાય મારો એ ધોને વહુ ને મારે આપણને લાવડે નઈ ને આવું આ દેશ આપડા જેવા બધા ના આવડે આવું જોવું ના આવડે બધું વાણિયા ના આવડે આપડે તો લે લે દીધા કે અહીં વાગે ને કે લે લે દીધા જો બાકા નું આ તો બનેલા દાખલા તમને તો બીજા બનેલા દાખલા પછી લોકો બે બહાર જઈને ક્યાં મળે આ શેઠ હું ગીરેયો છે આજે હાલ જ છે બુદ્ધિ છે ને ભરતી આવડે ને ભરતી આવડે કે ના આવડે ડોક તો આવડે કે ના આવડે ને આવડે હે આવડે ઓપા કા ભરતી શ્રી બધું આવું નહીં કરે બનતા હોય ભારત ની સ્ત્રી હોય આવું કોઈ કરે નહી બનતા સુધી બહુ વાંધો આપડા મહાત્માઓ આવે છે આપડા મહાત્માઓ આજે બે ઢોલ મારીને હા હાલો ભાઈ હાલ હોય નીકળી કે હાલ હોય જય વાણિયા હિમંત બાથા મારા કેસ બધા બહુ આવે ને એટલે કેટલું પ્રમાણ છે અને મને તો જ્ઞાન થી દેખાતું એ બધું જ્ઞાન યાદ બોલતો આ કલયુગ માં શું ના હોય ઘેર બી હોય જ્ઞાન માલ બધો બધા કઈ સંસ્કારી છે જમે કરી દેવા જેવું છે. હવે રૂબરૂ જ આપે કોઈ અને પાંચ જણા રૂબરૂ અત્યારે તમે આવા છો આમ છો તેમ છો એટલે આપણે મનમાં સમજી જાય આપેલું પાછું આવ્યું છે મારે જમે કરી દો જલ્દી પછી પાછું ફેરી પાછું ફરી જો કામ ફરી ફરી દીધી શું કામ છે આપણે તો આપણે જ બંધ કરી દેવા.